નેત્રે મંગલ દેચ દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યમ ક્રિયાન મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ભગવાનના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવનાર ગ્રંથ વાસુદેવ મહાત્મ્ય એની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આજના દિવસે ભગવાન નારાયણ એ નારદજીને મહાપૂજાના વિધિને બતાવે છે. ઉપચારેર બહુવિધેર માનશે સ્તમ પ્રપૂજ્ય સ આવાય સ્થાપયે ભક્તો મૂર્તો સ્થાપન મુદ્રયા. ભગવાનના ભક્ત તરીકે આપણે માનસી પૂજા કરી લઈએ, ત્યારબાદ મહાપૂજાના વિધિથી એટલે કે ષોડશોપચાર દ્વારા ભગવાનનું પૂજન કરવું. સૌ પ્રથમ ભગવાનનું આવાહન કરવું, ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આજે અમારે તમારી મહાપૂજા કરવી છે, અમારા ભાવને સ્વીકાર કરવા માટે તમે પધારો. ભગવાન પધારે એટલે ભગવાનને બેસવા માટે સુવર્ણ એના રત્નોથી જડિત બાજોઠ, એના ઉપર મખમલની ગાદી બિછાવી ભગવાનને આસન અર્પણ કરવું ને ભગવાનને એ સિંહાસન ઉપર વિરાજમાન કરવા, ભગવાનના ચરણ પખાળવા, હસ્તકમળ પખાળવા, ભગવાનને મુખમાં આચમન કરાવવું, ત્યારબાદ કેસર ચંદન જળ ઇત્યાદિક અનેક પ્રકારના પવિત્ર જળ દ્વારા જેવી રીતે ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ નાના હોય અને એક એક અંકોનું મર્દન કરી અને ભગવાનને સ્નાન કરાવે, એવી રીતે વેદોક્ત મંત્રોના ગાન સાથે ભગવાનને સ્નાન કરાવવું, મંજન કરી વસ્ત્ર અર્પણ કરવા, યજ્ઞોપવિત ધારણ કરાવી, ધૂપ પુષ્પ અર્પણ કરવા, ત્યારબાદ ધૂપ પછી દીપ, દીપ દર્શન કરાવી, નૈવેદ્ય અર્પણ કરવું, મુખવાસ જમાડવો, ફળ અર્પણ કરવા, દક્ષિણા આપવી, આરતી કરવી અને છેલ્લે પુષ્પાંજલિ, આવી રીતે ષોડશોપચાર દ્વારા ભગવાનના ભક્તે પૂજન કરવું. ભગવાન નારાયણે તો નારદજીને એકદમ વિસ્તૃત રીતે આ એક એક પૂજાવિધિ કઈ રીતે કરવો, એમાં કયા કયા મંત્રોનું ગાન કરવું એ બધું કહ્યું છે. જે પણ કાંઈ અત્યારે આપણે આ વિધિ સમજ્યા એ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આપણા સંપ્રદાયમાં પ્રવર્તાવેલી મહાપૂજા એ પ્રમાણેનું આ વિધિ છે. અને ભગવાન નારાયણ જે કહે છે એ તમામ વિધિ ગોપાળાનંદ સ્વામીએ આવરી લીધી છે અને ખૂબ જ સાર રૂપે આ વિધિ જ. જ્યારે દાદા ખાચરને ખૂબ જ વિરહ થતો હતો, મહારાજ સ્વધામ પધાર્યા, ખૂબ વિરહ થતો હતો, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ આ મહાપૂજા કરી આ મહાપૂજા એવી છે જે મનોવાંછિત ફળને આપે છે. દાદા ખાચર નિષ્કામ ભક્ત, એમને એવી ઈચ્છા કે આ મહાપૂજા કરીએ તો મને મહારાજના દર્શન થાય, અને આ મહાપૂજા કરી અને દાદા ખાચરને ભગવાનના દર્શન થયા. આગળ પણ આમાં મહાપૂજાનું જે ફળ છે એને દેખાડશે. પણ આવી રીતે મહાપૂજા થઈ જાય ત્યારબાદ એક મુહૂર્ત સુધી નૃત્ય કરતા થકા ભગવાનના મંગળ નામોનું કીર્તન કરવું. કેટલા મુહૂર્ત સુધી? એક મુહૂર્ત સુધી. એક મુહૂર્ત એટલે કેટલો સમય થાય? એટલા સમય સુધી ભગવાનના મંગળ નામોનું કીર્તન કરવું. ભાગવતના છઠ્ઠા સ્કંધમાં અજામિલનું જે આખ્યાન આવે છે એમાં એવું વર્ણન કરેલું છે કે જીવને પાપમાંથી મુક્ત કરનારું સૌથી મોટામાં મોટું જો કોઈ પ્રાયશ્ચિત હોય તો એ છે ભગવાનનું નામ સ્મરણ. એનાથી જેવો જીવ શુદ્ધ થાય છે એવો જીવ વ્રત, તપ કે તીર્થથી પણ થતો નથી. દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ ગમે એટલા પાપ કર્યા હોય તો તમામ પ્રકારના એના પાપોનો નાશ એ ભગવાનનું નામ સ્મરણ જો કરે તો થઈ જાય. ગમે એવો પાપ હોય ભગવાનનું નામ સ્મરણ કરે તો એ પાપનો નાશ થઈ જાય. આચાર્ય વિહારી લાલજી મહારાજે પણ કહ્યું ને, જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિ આ જગણાય એક. ભાવે કુભાવે પણ જો કોઈ એકવાર સ્વામિનારાયણ નામ જપે તો એના બધાય પાપ બળીને ભસ્મ થઈ જાય. આપણે સાથે બોલીએ સ્વામિનારાયણ. બધાય પાપ બળીને ભસ્મ થઈ ગયા. હવે બીજી વાર બોલવાની જરૂર? આમાં તો એક મુહૂર્ત સુધી કીધું. મહાપૂજા થઈ જાય પછી કેટલા મુહૂર્ત? એક મુહૂર્ત સુધી ભગવાનના ભક્ત હોય એમણે ભગવાનનું નામ સ્મરણ કરવું. શા માટે વારંવાર કરવું? એકવાર સ્વામિનારાયણ એમ જો ભાવથી બોલાઈ જાય પાપનો નાશ થઈ જતો હોય, બીજી વાર શા માટે બોલવું? સમાધાન એ છે કે એક ત્રાજવું હોય, ત્રાજવા માંડ્યા હોય આપણે, એક બાજુમાં વજન મૂક્યો હોય તો ચોખાનો એક દાણો નાખીએ તો એ પલ્લું એ ઊંચું થાય, એમને એમ રહે. પણ દાણા નાખતા જ રહીએ, નાખતા જ રહીએ, નાખતા જ રહીએ તો એક ક્ષણ એવી આવે કે પલ્લું છે નમી જાય. એવી જ રીતે ભજન કરતા જ રહીએ, કરતા જ રહીએ, કરતા જ રહીએ તો એક દિવસ તો એવો આવે કે અસર બતાવે, બતાવે અને બતાવે જ. પ્રશ્ન થતો હોય કે ભગવાનનું ભજન એ આપણામાં અસર કરે છે કે નહીં, તો આમાં કહ્યું એ પ્રમાણે એક મુહૂર્ત સુધી ભગવાનનું ભજન કરી જોવું અને પછી અસર ન થાય તો કહેવું. આ અનુભવની વાત છે. એટલે ભગવાનનું ભજન કરીએ તો અસર થાય, થાય અને થાય જ. આ પહેલી વાત. બીજી વાત, વારંવાર જપ એટલા માટે કે આપણે જે ભજન સ્મરણ કરતા હોઈએ છીએ એમાં દર વખતે આપણું મન એ ભજન કરતા હોઈએ એમાં હોય એવું ન હોય. ઘણીવાર ભજન કરતા હોઈએ માળા ફરે હાથમાં અને મનવા ફરે ચહુદીશ. મનવા મન તો ચારેક ઓર ફરતું હોય, એટલે એ જપનું જેવું ફળ થવું જોઈએ એવું ફળ થાય નહીં, અને મંત્ર જેવો અસર બતાવવો જોઈએ એવી અસર ન બતાવે. એટલે વારંવાર જપ કરીએ તો થાય શું કે એક ઘડી એવી આવે જીવનમાં એક વખત પણ જો ભગવાનનું નામ નાભીમાંથી બોલાઈ જાય, આંખમાં આંસુ આવી જાય, ગદગદ કંઠ થઈ જાય, રોમ રોમે પુલકિત થઈ જાય, ને આવી રીતે નાભીમાંથી જો એકવાર બોલાઈ જાય ને તો પણ ઉદ્ધાર થઈ જાય. એક નામથી આપણા જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. ત્રાજવામાં આપણે એક ચોખાનો દાણો નાખીએ તો અસર ન બતાવે, પણ એ ત્રાજવું કોનું? કરિયાણાવાળાનું. સોનીનું ત્રાજવું હોય તો એક દાણો, ચોખાનો દાણો એ તરત અસર બતાવે. એવી જ રીતે જેનું હૃદય એ અતિશય સોના જેવું વિશુદ્ધ છે, સોળવાલા સોના જેવું છે, જેના હૃદયમાં ભગવાન સિવાય બીજી કોઈ પણ પ્રકારની આ જગતના લૌકિક પદાર્થોની વાસના નથી, અને એ જે રોમ રોમમાં ભજન કરે તો એ એક એક નામ એના હૃદયમાં અસર બતાવે. એટલે વારંવાર જપ કરીએ તો ધીરે ધીરે હૃદય પણ એવું વિશુદ્ધ થતું જાય, અને હૃદય વિશુદ્ધ થાય અને પછી જે જપ કરીએ તો એ વધારે અસર બતાવે, અને એક દિવસ એવો આવે કે આપણો જીવ એ બ્રહ્મરૂપ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું કે આ સ્વામિનારાયણ મંત્ર એવો બળિયો છે કે આ મંત્રના જપથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, વિષય છે એ ઉડી જાય, અને આપણો જીવ એ બ્રહ્મરૂપ થઈ જાય. બ્રહ્મરૂપ કઈ રીતે થવાય? નામસ્મરણ. સાવ સરળમાં સરળ, કોઈ પણ પ્રકારની વચનામૃત વાંચીએ કાંઈ ખબર ન પડતી હોય, જીવ બ્રહ્મરૂપ કઈ રીતે થાય એ પણ ખ્યાલ ના આવતો હોય, તો ગુણાતીતાનંદ સ્વામી કહે કે સ્વામિનારાયણ મહામંત્રનું ભજન એવું છે કે જીવ છે એ બ્રહ્મરૂપ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર મૂર્તિ એઝ ઇટ ઇઝ બધું જોઈ શકતા હોય. સ્વામી કહે કે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. આપણા સંપ્રદાયમાં તો એવા કેટલાય દ્રષ્ટાંતો આપણી સામે છે. પૂજ્ય જોગી સ્વામી 18 કલાક સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરે અને છતે દેહે બ્રહ્મરૂપ સ્થિતિને સૌ કોઈ સંતો ભક્તો સાક્ષી પૂરે. કોઈ વ્યક્તિને જો જાજા દિવસ સુધી સુવરાવવામાં આવે ને તો એમાં ચાંભા પડી જાય, સૂઈ ન શકીએ, પણ સ્વામીની છેલ્લી અવસ્થા બધાને ખ્યાલ છે. સ્વામી પથારીવશ રહેતા છતાં પણ સ્વામીની એવી ઉચ્ચ સ્થિતિ કે સ્વામીને પથારી વશ હોવા છતાં પણ જે અસર થવી જોઈએ સાયન્ટિફિકલી રીતે એ અસર પણ ન થાય, જીવ પણ બ્રહ્મરૂપ થઈ જાય. મૂળજી ભગત મહારાજનું ભજન કરે અને છતે દેહે બ્રહ્મરૂપ થઈ જાય. ભગતને હુમલો આવે. સ્વામી હમણાં જ ગઈકાલે જ વાત કરતા હતા કે ભગત આવ્યા અહીંયા દર્શન કરવા માટે, લઈ આવ્યા એમના દીકરાઓ. સ્વામીએ પેરાલિસિસનો હુમલો, એટલે સ્વામીએ પૂછ્યું કે ભગત સારું તો છે ને? સ્વામી, હાચવું મેટું, ઘોડું માંદું છે પણ અસવાર તો એમને એમ જ છે, મારો આત્મા એ તો એવો જ એવો ને એવો જ છે. એટલે જીવ બ્રહ્મરૂપ થઈ જાય. આપણા સંપ્રદાયમાં તો આવા અનેક દ્રષ્ટાંતો છે, પણ બીજા સંપ્રદાયમાં પણ એવા અનેક દ્રષ્ટાંતો છે. બંગાળમાં એક વ્યાકરણ શાસ્ત્રી થઈ ગયા. વ્યાકરણ શાસ્ત્રી મોટા ભાગે છે ને શુષ્ક હૃદયના હોય. એની દીકરી ભાગી જાય કોઈની સાથે તો કારણ તો લખતા ગયા હોય કે ભાઈ આ રીઝન છે તો હું અહીંથી ભાગી જાઉં છું. તો એ ચિઠ્ઠી વાંચે કે શા માટે દીકરી ભાગી ગઈ છે, તો એ ચિઠ્ઠીમાંથી વ્યાકરણની ભૂલ કાઢે. એનું એને દુઃખ હોય, પણ દીકરી ભાગી ગઈ હોય એનું દુઃખ એને હોય, એનું દુઃખ એને ન હોય. એટલે મોટા ભાગે શુષ્ક હૃદયના હોય એમ આ પણ થોડા ઘણા એવા સ્વભાવના બહારથી એવા લાગે. એમના પિતાજી વારંવાર એમને વિનંતી કરે કે દીકરા, એકવાર તો તું ભગવાનના મંદિરે જા, ભગવાનનું રામ નામ લે. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમિરન સુમિરન ઉતરત પારા, કલિયુગ કેવલ નામ આધારા. આ કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ એ જ જીવને ઉદ્ધાર કરનારું છે. દીકરા તું રામ નામ લે, જીવનો ઉદ્ધાર થઈ જશે. પણ દીકરો માને નહીં, વારંવાર વિનંતી કરે. એક દિવસ તો ખૂબ વિનંતી કરી એટલે દીકરાએ સામું કહી દીધું કે બાપુજી સાંભળી લ્યો, અમારે સંસ્કૃતમાં એક વચન આવે, દ્વિવચન આવે અને બહુવચન આવે. એક વચન થાય રામઃ, દ્વિવચન થાય રામો અને બહુવચન થાય રામઃ. બહુવચન રામઃ એક વખત તું બોલું એટલે વારંવાર બોલવાની જરૂર નહીં. એટલે એક વખત હું રામઃ બોલું એટલે વારંવાર હું બોલતો નથી. માટે આજ પછી કોઈ દિવસ એમ કહેતા નહીં કે વારંવાર તું રામ નામ લે. બાપુજી બિચારા શું કરે. એટલે વારંવાર દીકરાને આગ્રહ કરે કે ભાઈ તું રામ નામ લે તો તારો ઉદ્ધાર થઈ જશે, પણ દીકરો કાંઈ માને નહીં. ધીરે ધીરે મોટી ઉંમર થઈ, બાપાની ઉંમર 95 વર્ષની ને દીકરાની ઉંમર 60 કે 65 વર્ષની થઈ. બાપુજીને થયું કે હવે હું ખેરું પાન, થોડી ગઈ બહુત ગઈ, થોડી રહી થોડી બી અબ જાયેગી, તો હવે દીકરાને ભલામણ કરીએ કે ભાઈ તું એક દિવસ તો ભગવાન રામના મંદિરે જા અને દર્શન કર ને ભગવાનનું રામ નામ લે. દીકરા પાસે આવ્યાને વિનંતી કરી કે હવે હું ખેરું પાન છું, છેલ્લી ઈચ્છા તો બધાય પૂરી કરતા હોય, મારી છેલ્લી ઈચ્છા એવી છે કે તું ભગવાનના મંદિરે જા અને ભગવાનના નામનું સ્મરણ કર. આમણે કહ્યું કે બાપુજી હું મંદિરે જઈશ, તમારી છેલ્લી ઈચ્છા છે હું પૂરી કરીશ, પણ યાદ રાખો કે એક વખત હું રામના મંદિરે જઈશ પછી પાછો નહીં આવું. હવે ભાઈ તું આવા ને આવા બાના દેખાડેશ, પાછો નહીં આવું, મને બધી ખબર છે તારી, જા તું એક વખત મંદિરે જા, ભલે પાછો ન આવ પણ એક વખત જા. અને એ વ્યાકરણ શાસ્ત્રીએ ભગવાન રામના મંદિરે આવે છે, પગથિયા ચડ્યા, ભગવાન રામની મૂર્તિ લક્ષ્મણજી સીતાજી હનુમાનજી નીચે સેવામાં આ મૂર્તિના દર્શન કર્યા, પગથિયા ચડી અને હે રામ આટલું જે બોલ્યા, એમનો આત્મા દેહમાંથી છૂટી અને ભગવાન રામની મૂર્તિમાં વિલીન થઈ ગયો. એ વ્યાકરણ શાસ્ત્રીનું નામ હતું ભટ્ટોજી દીક્ષિત. બહારથી એમના પિતાને એ એમ કહેતા હતા કે ભગવાન રામના મંદિરે હું નહીં જાઉં, એક વખત રામઃ બોલું તો બધું આવી જાય, મારે વારંવાર બોલવાની જરૂર નહીં. બહારથી એ ભગવાનનું ભજન નહોતા કરતા, એ અંદરથી કરતા હતા. મહારાજે જેમ વચનામૃતમાં કહ્યું, ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું, એવી રીતે એ પોતાની તમામ ક્રિયામાં ભગવાનના નામનું સ્મરણ કરતા હતા. અને એ સ્મરણ કરતા કરતા એમનો જીવ એ દશાને પામ્યો કે એક વખત પછી એ ભગવાન રામના દર્શન કર્યા, એનું મન એટલું બધું નિર્વાસનિક થઈ ગયું હતું કે પછી એક વખત હે રામ નાભીમાંથી બોલ્યા, એક રામ નામે પછી ઉદ્ધાર થઈ ગયો. એટલા માટે વારંવાર જો ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે, જપ કરવામાં આવે, તો ગમે એવો પાપી જીવ હોય તો એ પાપી જીવ એ ધીરે ધીરે એની વાસનાઓ ઓછી થતી જાય, પાપ કર્મ કરવાના જે સંસ્કારો પડ્યા છે એ સંસ્કારો ધીરે ધીરે ઓછા થતા જઈને ભગવાનના આ પવિત્ર નામના એ જે શુભ સંસ્કારો, એ શુભ સંસ્કારો દ્વારા એને સારા કાર્યો કરવાની ઈચ્છા જાગૃત થાય. એટલે કહ્યું કે જીવને પાપમાંથી જો શુદ્ધ કરનારું જો કોઈ મોટામાં મોટું પ્રાયશ્ચિત હોય તો એ છે ભગવાનનું નામ સ્મરણ. એક મુહૂર્ત સુધી ભગવાનના ભક્તએ રોજ ભગવાનનું નામ સ્મરણ કરવું. આપણે ભગવાન માટે 10મો 20મો ભાગ તો મહારાજની આજ્ઞા છે એ પ્રમાણે કાઢતા હોઈએ, પણ આપણને જે ભગવાને 24 કલાક આપી છે એ 24 કલાકમાંથી 10મો 20મો ભાગ કાઢવામાં આવે, 24 કલાકનો 10મો ભાગ કરીએ તો કેટલા થાય? 2.5 કલાક જેવું થાય. આપણે 2.5 કલાક નહીં તો કાંઈ નહીં, પણ આમાં એક મુહૂર્ત કહ્યું એટલું તો આપણે ભજન કરી શકીએ કે નહીં? જેવી રીતે ધનમાં 10મો 20મો ભાગ આપીએ છીએ, એવી રીતે આપણને ભગવાને જે 24 કલાકનો સમય આપ્યો છે, આ કોરોના હતો આપણને નથી થયો, તો ભગવાનનો ઉપકાર માનીએ અને એ ઉપકાર નિમિત્તે ભગવાનનું આટલું ભજન કરીએ. પછી કહ્યું કે ભગવાનના જમણા ભાગમાં દંડવત કરવા, એટલે કે આપણે પૂજા કરતા હોઈએ, ભગવાનની મૂર્તિ આમ સામે હોય તો ભગવાનનો જે જમણો ભાગ છે, જમણો હાથ હોય, જમણો ચરણ, તો એ જમણા ભાગથી દંડવત કરવાના, ડાબા ભાગથી નહીં. અને એ દંડવત કરતી વખતે પણ ભગવાનનો જમણો ચરણ છે તો આપણા જમણા હાથથી હું ભગવાનનો જમણો ચરણ ગ્રહણ કરું છું, ડાબા હાથથી ડાબો ચરણ ગ્રહણ કરું છું એવી ભાવના સાથે દંડવત કરવા. આ મહાપૂજા જો કોઈ નિષ્કામ ભાવથી કરે તો એ ભગવાનના પાર્ષદ થાય છે. એટલે ભગવાનની મહાપૂજા કરવી, અને જે ભગવાનની મહાપૂજા ન કરી શકે તો પોતાની પાસે જેટલા પણ કાંઈ ઉપચારો છે, પોતાની જે પરિસ્થિતિ છે, પોતાની પાસે જેટલું ધન છે, એ ધનથી જે પણ કાંઈ ઉપચારો પોતે ખરીદી શકે છે તો એ ઉપચારો દ્વારા પણ પોતે ભગવાનની પૂજા કરી શકે છે. કારણ કે ભગવાન એ ઉપચારોથી નહીં પરંતુ ભાવથી રાજી થાય છે. મોટા મોટા ઉપચારો મહાપૂજામાં રાખ્યા હોય, ધરાવ્યા હોય, પણ જો હૃદયનો ભાવ ન હોય તો પણ ભગવાન સ્વીકારતા નથી. એટલા માટે મહારાજે સારંગપુરના ત્રીજા વચનામૃતમાં એવું કહ્યું કે પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજાનું ફળ એ સમાન છે. કોઈ સંસ્થામાં 5 કરોડ રૂપિયાનું દાન કરે, ભગવાનને માટે આપે, અને કોઈ ભગવાનના ભક્ત એ રોજ માનસી પૂજામાં 5 કરોડના ભગવાનને અલંકાર ધરાવે તો ભગવાન બેયનું ફળ સમાન ગણે. ભાવના કરવાની વાત છે. 5 કરોડ રૂપિયાના રોજ આપણે મહારાજને અલંકાર ધરાવીએ, આ તો 5 કરોડની વાત કરી, પણ આપણે તો મેક્સિમમ જેટલા ઊંચા ભાવથી કરી શકીએ એટલા ઊંચા ભાવથી કરવાની આપણને છૂટ આપી છે. ભગવાન બંને સમાન ગણે છે. એટલે કહ્યું, ભાવ કે ભૂખે હે ભગવાન, કે ભગવાન છે એ ભાવના ભૂખા છે. પ્રેમી જનને વશ પાતળીઓ, ભગવાન છે પ્રેમને વશ છે. એટલે ભાવથી ભગવાનની પૂજા કરવી, અને એ પણ કઈ રીતે, તો કે ભગવાનને રાજી કરવા માટે નિષ્કામ ભાવથી. ગામડે વિચરણ કરવા જઈએ ને તો મહારાજની કંઠી આપો, શરણાગત થાય, પણ એમ કહીએ કે પૂજા કરો તો પૂજા ન કરે. ઈ રેવા દો, તમે બીજું બધું કહો. શા માટે પૂજા કરવી? અમારે ટાઈમ નથી હોતો, સવારનો સમય હોય, નોકરીએ જવાનું હોય, તમારે તો ઠીક છે, કાંઈ કરવાનું હોય નહીં, એવું સંસારના વ્યવહારોથી અલિપ્ત હોય એટલે વાંધો ન આવે, પણ અમારે કેટલી ચિંતા હોય, પૂજા કેમ કરવી? ભગવાનને રાજી કરવા માટે કરવી. ભગવાને આ મનુષ્ય દેહ આપ્યો છે તો ભગવાનને થેન્ક યુ કહેવા માટે કરવી. કારણ કે આપણું જે શરીર છે 70% પાણી, પાણી જો અનાજ ન લઈએ તો એટલો બધો વાંધો ન આવે, પણ પાણી તો પીવું જ પડે. ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા હતા, પણ પાણી તો પીધું જ હતું. વધીને જો રિસર્ચ કરીએ ને તો 7 દિવસ મેક્ઝિમમ, આ મેક્ઝિમમ 7 દિવસ સુધી કોઈ વ્યક્તિ પાણી વિના ચલાવી શકે, પણ પછી તો પાણી વિના ચલાવી કોઈ શકે નહીં. અને પાણી ભગવાને કેવી રીતે બનાવ્યું? હાઇડ્રોજન એ દાહક વાયુ અને ઓક્સિજન દઝાડનાર વાયુ. એ કોઈ આગ થતી હોય ને ઓક્સિજન નાખીએ તો વધારે આગ ભભૂકે. એક હાઇડ્રોજન દાહક વાયુ અને દાહને વૃદ્ધિ પમાડનાર ઓક્સિજન વાયુ, આ બંનેનું મિશ્રણ કર્યું અને આગને ઠરાવનાર એવું પાણી ભગવાને બનાવ્યું. દાહક વાયુને ભેગું કરી અને ભગવાને પાણી બનાવ્યું, અને એ પાણી દ્વારા જળ એ જ જીવન, એના દ્વારા આપણું જીવન ચાલે છે. આપણે એમ કહીએ કે ભાઈ આ તો અમે પૈસા છે એટલે બધું અમારી પાસે છે એટલે અમે પોષણ કરી શકીએ છીએ, એટલા માટે અમે અન્ન, પણ ઉગાડે છે કોણ, એમાં પોષણ કોણ કરે છે? ભગવાન જ બધું કરે છે. આજે વૈજ્ઞાનિક રીતે, સાયન્ટિફિકલી રીતે H2O એનું આણ્વિક સૂત્ર છે ને પાણીનું, એ રીતે લેબોરેટરીમાં પાણી બનાવે છે. 1000 રૂપિયાના ખર્ચે 1 ગ્લાસ પાણી બને. કેટલું? 1 ગ્લાસ પાણી બને, એ પણ પીવા જેવું હોય નહીં, અને ભગવાન આપણને પાણી એ મફત આપે, બોલો. એટલે આવી રીતે ભગવાન અનેક રીતે આપણા ઉપર અનંત કરુણા વરસાવે છે. કરુણાનો ઉપકાર આપવા માટે ભગવાન આપણને 24 કલાક આપે છે. એના માટે થેન્ક યુ કહેવા માટે, ભગવાન રાજી થાય એના માટે નિષ્કામ ભાવથી ભગવાનની પૂજા કરવાની છે. અને આ જો કોઈ મહાપૂજા કરે તો સકામ ભક્ત હોય તો એને જે જે ઈચ્છા હોય, તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ, મોક્ષની ઈચ્છા હોય તો ભગવાન એને મોક્ષ પણ આપે. અને જે નિષ્કામ ભક્ત છે એને ભગવાનની સેવાની ઈચ્છા છે, સેવા વિના બીજું કંઈ એ ઈચ્છતા નથી. ભગવાનના ધામમાં પણ જો ભગવાનની સેવા ન મળતી હોય તો એ સેવાને પણ ઈચ્છતા નથી. એટલે જો નિષ્કામ ભક્ત હોય તો એને ધામમાં ભગવાનના ચરણની સેવા મળે છે. પછી કહ્યું કે જે ધનાઢ્ય ભક્ત હોય એમણે ભગવાનના મંદિર કરાવવા. ભગવાનનું મંદિર કરાવે, એ ભગવાનના મંદિરમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવે, અથવા તો ભગવાનનું જે મંદિર છે એમાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર થઈ જાય, પછી એનું આજીવિકા ચાલતી રહે, એટલે કે ભગવાનને થાળ ધરાવવા એ બધું થતું રહે એના માટે, તો કે એવી જીવિકા વૃત્તિ બાંધી દે કે જેનાથી એ બધું ચાલતું રહે. આ ત્રણ વસ્તુ જો કોઈ એક સાથે કરે તો એને ભગવાન સમાન ઐશ્વર્ય પ્રાપ્ત થાય. એટલે કે જેવી રીતે ભગવાન એ કોઈ પણ શુભ અશુભ કર્મે કરીને બંધન પામતા નથી, એવી રીતે એ પણ બંધનથી મુક્ત થઈ જાય. મંદિરનો ખૂબ સરસ અર્થ થાય છે. સંસ્કૃતમાં મંદિરનો અર્થ વ્યુત્પત્તિ એવી થાય, મંદ્યતે સ્તુત્યતે ભગવાન યત્ર ઇતિ મંદિર, કે જ્યાં ભગવાનની સ્તુતિ થાય છે, ભગવાનની ઉપાસના થાય છે, ભગવાનનું ભજન થાય છે, એવું જે સ્થાન એ મંદિર છે. ઇંગ્લિશમાં મંદિરને કહેવાય ટેમ્પલ, TEMPLE. ટી એટલે ટ્રેડિશન. જેવી રીતે આ બિલ્ડિંગને ટકવા માટે પાયાની જરૂર છે, આપણા શરીરને ટકવા માટે અનાજ, પ્રાણવાયુ, પાણીની જરૂર છે, આ દેશને ટકવા માટે કાયદા અને કાનૂનની જરૂર છે, એવી જ રીતે અદ્વિતીય, અખંડિત અને અદ્ભુત એવી જે આપણી ભારતીય સંસ્કૃતિ, એને ટકાવનાર જો કોઈ હોય તો એ ત્રણ વસ્તુ છે, સંત, શાસ્ત્ર અને મંદિર. અને આ મંદિર છે એ પણ એક સંસ્કૃતિના સપોર્ટ તરીકે છે. 1446 વાસ્કોદી ગામા એમને જ્યારે ભારતમાં મોકલવામાં આવે છે ત્યારે પોપ, ક્રિશ્ચન ધર્મના જે સાધુઓ એને કહેવાય પોપ, એ ચોખ્ખું એમને કહે છે કે તમે ભારતમાં જાઓ અને ભારતમાં જઈ અને ભારતની જે ભારતીય સંસ્કૃતિ છે એને મૂળતઃ નષ્ટ કરો અને આપણી જે ક્રિશ્ચન સંસ્કૃતિ છે એનો પ્રચાર અને પ્રસાર કરો. એ પોતે આવે છે પણ એ વખતે એજ્યુકેશન સિસ્ટમ પોતે નષ્ટ કરી શક્યા, પણ ભારતના જે મંદિરો હતા એ જો સુરક્ષિત રહ્યા તો અત્યારે પણ ભારતીય સંસ્કૃતિ એ ટકી છે. આજે વિશ્વની અનેક સંસ્કૃતિઓમાંથી ભારતીય સંસ્કૃતિ એ અલગ તરી આવે છે એનું કારણ, એ એક કારણ તો મંદિર પણ છે. મહારાજે કહ્યું વચનામૃતમાં, મધ્યનું 27મું વચનામૃત, કે ત્યાગનો પક્ષ મોળો કરીને પણ ભગવાનની ઉપાસના રહેવા સારું અમે આ મંદિર કરાવીએ છીએ. મંદ્યતે સ્તુત્યતે ભગવાન યત્ર ઇતિ મંદિર, ભગવાનની ઉપાસના એ મંદિરમાં થાય છે. મહારાજે કહ્યું ઉપાસના રહેવા સારું, કદાચ ત્યાગ ઓછો થશે, તપ ઓછું થશે તો ચાલશે, પણ ભગવાનનું મંદિર એ જો હશે તો ભગવાનની ઉપાસના, એના દ્વારા અનંત જીવાત્માઓનું કલ્યાણ થશે. એટલે મંદિર છે સંસ્કૃતિનું રક્ષણ કરે છે, એટલે ટી ફોર ટ્રેડિશન, ઈ ફોર ઇમોશન. આપણા જે પણ કાંઈ હૃદયની અંદર ભાવો હોય છે, એક માતાને પોતાના દીકરા પ્રત્યે વાત્સલ્ય ભાવ હોય છે, પત્નીને પોતા પતિ તરફ સ્નેહ ભાવ હોય છે, એવી જ રીતે એક ભગવાનનો ભક્ત હોય છે અને ભગવાન પ્રત્યે નિષ્કામ ભાવ હોય છે. ભગવાન અણુમાં વ્યાપક તો છે જ, પણ એ ભગવાનની પ્રતિષ્ઠા મંદિરમાં થયેલી છે. એક ભક્ત ઘરેથી પોતે મંદિરે આવતા હોય તો હૃદયમાં ભાવના હોય કે હું મંદિરે જાઉં છું તો ભગવાન માટે કંઈ ફળ ફૂલ લઈ જાઓ. એ ઘરથી આરંભીને ભગવાનના મંદિર સુધી આવશે, ભગવાનને એ અર્પણ કરશે, તો ભલે આ લોકમાં એ અર્પણ કરે છે પણ એ દિવ્ય રીતે અક્ષરધામમાં ભગવાન સ્વીકાર કરે છે. હરિજયંતીનો પરમ પવિત્ર દિવસ છે, આપણે મહારાજનો અભિષેક કર્યો. મહારાજે વચનામૃતમાં કહ્યું, પ્રથમનું 71મું વચનામૃત, મહારાજે કહ્યું કે ભગવાન જે પણ કાંઈ આ લોકના ભક્તના ભાવ સ્વીકાર કરે છે શા માટે, તો કે દિવ્ય રૂપ એવા જે ભગવાનના પાર્ષદ કે જે ભગવાનના ધામની અંદર ભગવાનને દિવ્ય ઉપચારોથી સેવા કરે છે, એ દિવ્ય પાર્ષદ ભેળા ભેળવવા સારું ભગવાન આ લોકમાં કોઈ ભક્ત હોય તો એના ભાવને સ્વીકાર કરે છે. એટલે ઈ ફોર ઇમોશન. આ લોકમાં જે પણ કાંઈ આપણા હૃદયમાં ભગવાન પ્રત્યેના ભાવો છે, એ મંદિરમાં આવી જો ભગવાન પ્રત્યે વ્યક્ત કરવામાં આવે, ભગવાનને એ ભાવો સમર્પિત કરવામાં આવે, તો એ દિવ્ય ધામમાં ભગવાન આપણા જે પણ કાંઈ ભાવો હોય એ ભાવોને ભગવાન સ્વીકાર કરે છે. નાવડા ગામના હીરા ભગત સ્વામિનારાયણ ભગવાનના ભક્ત પોતે મહારાજનું પથ્થરોનું મંદિર બાંધકામ કરાવે. એ ગામમાં જ્યારે જ્યારે સંતો પધારે ત્યારે કથા વાર્તાનો લાભ એ સૌ કોઈ ભક્તોને મળે. એમાં એક ગામમાં એક મહિલા ભક્ત હતા. એ સંતો આવે એટલે પાણી પોતે ગાગરમાં કૂવામાં ભરી અને સંતો આવે તો એને કોઈક દ્વારા અર્પણ કરાવે. તો એ જે સેવા કરતા હતા એના પ્રતાપે જળ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, અગ્નિ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ, આ અષ્ટ આવરણ પાર જે અક્ષરધામ, એ અક્ષરધામમાં પોતે જાય, સમાધિ થાય, અક્ષરધામમાં જાય, મહારાજ સાથે વાતો કરે, આવી એમની સ્થિતિ થઈ. સેવા કરવાથી નિષ્કામ ભાવે સેવા કરતા હશે એટલે એવી સ્થિતિ થઈ. અને ત્યાં જઈને જુએ તો આ બાજુ નાવડા ગામમાં હીરા ભગત છે એ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવે, અને અક્ષરધામની અંદર સ્વામિનારાયણ ભગવાન એ ભગત માટે કંઈક રાજમહેલ એના જેવું કંઈક બંધાવતા હતા. આ ભગત ગયા, મહિલા ભગત, એટલે પૂછ્યું, આ મહારાજા શું છે? મહારાજે બધી વાત કરી કે પૃથ્વી લોક ઉપર અમારા એક ભગત નિષ્કામ ભાવે અમારું મંદિર બનાવે છે, તો અમે અમારા ભગત 6 મહિનામાં આ મંદિર અક્ષરધામમાં અમે જે મંદિર બનાવીએ 6 મહિનામાં એ કામ પૂરું થશે, 6 મહિના પછી એ ભગત અમારા ધામમાં આવશે, એટલા માટે અમે આ મંદિર બનાવીએ છીએ, રહી શકે એના માટે. એ પાછા આવ્યા અને ભગતને વાત કરી કે આવી રીતે મહારાજ છે વાત કરતા હતા. એટલે ભગતે પોતે જે દિવસે એ મહિલા ભક્તે એમને વાત કરી એ દિવસથી એ તિથિ નોંધી લીધી કે આજથી 6 મહિના પછી કઈ તિથિ આવે છે. એ તિથિ નોંધી અને નોંધ કરી અને પોતે મહારાજનું ભજન સ્મરણ કરવા લાગ્યા. ધીરે ધીરે સમય પસાર થયો. એક દિવસ વ્યવહારિક કામકાજ પ્રસંગે ધંધુકા ગયા અને દીકરા હતા, એમનું નામ હતું ઝીણાભાઈ. એમને વાત કરી કે દીકરા હવે કેટલા દિવસ વાર છે, તિથિ જે નોંધી હતી એમાં કેટલા દિવસની વાર છે? દીકરાએ કહ્યું, બાપુજી 3 દિવસની વાર છે. એટલે વરસાદનો સમય હતો, એમ બળદ ગાડું હતું, બળદ તો ચાલી શકે એવું નહોતું, એટલે કે હવે 3 દિવસની વાર છે તો આપણે ઘરે જઈએ અને ધૂન ભજન કરીએ અને મહારાજના સ્મરણમાં મહારાજની મૂર્તિમાં આપણી વૃત્તિઓને લીન કરીએ અને મહારાજ સાથે મહારાજના ધામમાં જવું છે તો અત્યારે જ આપણે નીકળી જવું છે, શું કરવું જોઈએ? તો બળદ ગાડું તો ચાલી શકે એવું નહોતું એટલે ગાડા સાથે પાડા જોડ્યા, પાડા જોડી અને પોતે ઘરે આવ્યા અને ઘરે આવી મહારાજનું ધૂન ભજન સ્મરણ કરવા લાગ્યા. અને જે તિથિ એ મહિલા ભક્તે કીધી હતી એ 6 મહિના પછી એ જ તિથિ એ ભક્તને મહારાજ પોતાના ધામમાં તેડી ગયા. આ લોકમાં એ મંદિર કરાવતા હતા એ તો નિષ્કામ ભાવે કરાવતા હતા, પણ મહારાજ પણ દિવ્ય રૂપે એમના જે પણ કંઈ ભાવો હતા એ ભાવને સ્વીકારતા હતા. એટલે ઈ ફોર ઇમોશન. પછી આવે એમ ફોર મોટિવેશન. આ મંદિરમાં જો કોઈ આવે છે તો એને મોટિવેશન મળે છે, હકારાત્મક વિચારો આવે છે. મંદિરે આવે ગમે એવું ખરાબ કામ કરતા હોય પણ મંદિરે આવે, એટલે બીડી પીતા હોય તો મંદિરે આવીને તો એ બંધ જ કરી દે, દારૂ પીતા હોય તો, જોકે આવવાનો સંકલ્પ જ ન થાય આવું કરતા હોય તો, પણ કદાચ જો કોઈ ભૂલે ચૂકે આવી જાય તો સુધરી જાય. મંદિરમાં જ્યાં સુધી છે ત્યાં સુધી તો એને હકારાત્મક વિચારો જ આવે. હમણાં જ અમે ગઈકાલે રામપુર ગયા હતા તો એક ભગત બેઠા હતા, પોતે વ્યસન કરતા હતા, પણ સંતોએ વ્યસન મુક્તિની વાત કરી, પણ એણે કીધું કે સ્વામી તમે જ્યાં સુધી વાત કરો છો ને ત્યાં સુધી એમ થાય છે કે અમારે મૂકી દેવું, પણ જેવા અહીંથી બહાર જઈએ ત્યાં સુધી પછી એમ થાય છે કે હવે થોડું ઘણું લઈએ. એટલે જ્યાં સુધી મંદિરમાં છે ત્યાં સુધી મોટિવેશન એને હકારાત્મક વિચારો આવે છે, મંદિર છે એ હકારાત્મક વિચારોની પ્રેરણા આપે છે, એટલે એમ ફોર મોટિવેશન. ત્યારબાદ ત્રણ અક્ષરો બાકી રહ્યા, પી એલ, અને એના અર્થ શું છે એ આપણે આવતીકાલે જોશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ. હવે ત્રણ અધ્યાય બાકી છે અને ત્રણ દિવસ બાકી છે એકાદશીના પરમ પવિત્ર દિવસે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ એની આપણે પૂર્ણાહુતિ કરવી છે. ત્યારે આવતીકાલે આપણે પી એલ ઈ એ જે અક્ષરોના અર્થો બાકી છે એ આવતીકાલે જોશું. આજની કથાને અહીં જ વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધર સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ દવામ કેશવમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, આજે હરિજયંતીનો પરમ પવિત્ર દિવસ છે. સંકલ્પ પૂર્ણ કરતા હરિકૃષ્ણ મહારાજનો ખૂબ હૃદયના ભાવથી અભિષેક કરવા માટે નાના મોટા દરેક ભક્તજનો પધારે છે. વર્તમાન સમયની પરિસ્થિતિમાંથી હવે લગભગ બધા મુક્ત થવાને આરે છે. નાના મોટા સત્સંગ લક્ષી જે કાંઈ આયોજનો પૂર્વે જે ચાલતા હતા એ મુજબ ચાલુ થઈ ગયા છે. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથના માધ્યમથી ભગવાનની સેવા પૂજા રીતિ, વિશેષ રૂપમાં ભગવાનની ષોડોપચાર વિધિથી મહાપૂજાની રીતિનું આપણે શ્રવણ કર્યું. સાથે વ્યાસ ભગવાને એ ભગવાનની પૂજાની ફલશ્રુતિ અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ સત્સંગ પ્રણાલિકામાં ભગવદ્ દર્શન અને સર્વ મનોકામના પૂર્ણ કરનાર સત્સંગી હરિભક્તો માટે મહાપૂજા અર્પણ કરેલી છે. અહીંયા હરિકૃષ્ણ મહારાજ પાસે પૂર્વની જેમ પવિત્ર ભૂદેવો મહાપૂજા કરાવે છે. જ્યારે જેમણે પોતાની તિથિ, જન્મદિવસ કે માતા પિતાની પુણ્યતિથિ નિમિત્તે મહાપૂજા નોંધાવેલી હોય, અહીંથી ઓફિસમાંથી જાણ કરવામાં આવતી હોય, તો એ દિવસે જરૂર આપણે ભગવાનની મહાપૂજામાં જોડાઈએ. અન્ય કોઈ એવા ભાવિકો હોય તો એમને પણ જરૂર પ્રેરણા કરી અને આ ભગવાનની પૂજામાં જોડાય તો એ પરિવારને પણ ભગવાન સુખી કરે, એને ભગવાનમાં પ્રીતિ થાય, ધીમે ધીમે એ પણ સત્સંગ ભગવાનને માર્ગે આગળ વધે એવો પણ સંકલ્પ કરવો. દરરોજને માટે 9 થી 12 વાગ્યા સુધી યજ્ઞશાળામાં યજ્ઞ થતો હોય, લગ્નતિથિ નિમિત્તે કે કોઈ પણ મંગલ પ્રસંગ નિમિત્તે શુભ સંકલ્પથી યજ્ઞમાં જોડાવા માટે નામ લખાવેલા હોય તો એમણે પણ યજ્ઞમાં જોડાવું. આપણી દર મહિનાની સહજાનંદી સભા છેલ્લો રવિવાર શનિવાર રાત્રે 9 થી 11. લોકડાઉન પહેલાં જે રીતે આપણે રાત્રિ સભા દૂર દૂરથી જે જે હરિભક્તો કાયમી ન આવી શકતા હોય તો પરિવાર સાથે એમને સત્સંગનો લાભ મળે, વિશેષ ભગવાનમાં જોડાય અને પારિવારિક જીવન પણ તંદુરસ્ત રહે એવા જુદા જુદા વિષયો ઉપર સંતો ભગવાનની વાતો કરી સત્સંગનું બળ પ્રેરતા હોય. નાના બાળકો માટે પણ અલગથી આપણા કાર્યકર્તાઓ એ બાળકોને અનુરૂપ વાતો કરી અને સંસ્કારનું સિંચન કરતા હોય છે. એટલે આ વખતે રવિવાર શનિવાર રાત્રિ સભા, સહજાનંદી સભા કેટલી તારીખ આવશે? 27 તારીખ. આપણે તો જોડાવાનું છે, પણ જે જે આપણા યોગમાં આ એક વર્ષ દરમિયાન આવ્યા હોય તો એને પણ જરૂર યાદી આપીએ. અહીંથી આપણા જે જે સત્સંગ કાર્યાલયની અંદર PRO ડિપાર્ટમેન્ટમાં સુધીરભાઈ વગેરે હરિભક્તો છે એ પણ પૂર્વની યાદી મુજબ અગાઉ 2-3 દિવસ યાદી આપતા હોય. ટેકનોલોજીના માધ્યમથી પણ સમાચાર વગેરે તમને મેસેજ મળતા રહેશે. પણ ખાસ આપણે જોડાઈએ છીએ પણ અન્યને પણ જોડાવા માટે પ્રેરણા કરતા રહેશો. વિશેષમાં સંતોના લાડીલા બહુ પ્રેમી હરિભક્ત હતા. નોંઘણચોરા ગામના પરમ ભક્ત વાલજી બાપા સરધારા મંદિરમાં ઠાકોરજી આગળ કંઠ બહુ સુંદર હતો. કીર્તનોનું ઊંચે સ્વરે ગાન કરતા, ધૂન બોલાવતા દરરોજને માટે સવાર સાંજ વિશેષ ભગવાનની ભક્તિ પરાયણ રહેતા. એમના દીકરા અહીંયા ગુરુકુલમાં પણ ભણે છે. 2-3 દિવસ પહેલાં જ પૂજ્ય ગુણવલ્લભ સ્વામી, પાર્ષદવર્ય, વશરામ ભગત વગેરે નોંઘણચોરા ગયેલા. બાપાના થોડા તબિયત સમાચાર વગેરે જાણીને ત્યાં પધારેલા. બાપાની ઈચ્છા હતી કે સંતો આવે, મહારાજને પ્રાર્થના કરે કે હવે મહારાજ ધામમાં તેડી જાય. સંતોએ જનમંગલના પાઠ કર્યા, ધૂન કરી, ભગવાનની પ્રસાદીનું જળ અર્પણ કરેલું, પ્રાર્થના કરી. આજે હરિજયંતીના પરમ પવિત્ર દિવસે વાલજી બાપા સરધારા 76 વર્ષની ઉંમરે તેઓ આજે સવારે ભગવાનના ધામમાં સિધાવ્યા છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. પોતાની નિજ સેવાનું સુખ મહારાજ બાપાને અર્પણ કરે એ નિમિત્તે આપણે 2 મિનિટ મહારાજની પ્રાર્થના રૂપે ધૂન કરીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની